સંભાળ નિકાલ કર્યો, એક શબ્દ શું કે છે? કેટલું પણ બંધાય, કેટલું પણ બંધાય તે આવતા ભાવમાં ઉકેલાય છે. રાજા હોય કે રાજા ના છોકરો હોય કે રાણી હોય, કોઈને ટાયર્ડ હોય વગર રહે નહી. એટલે આ વાત તો બધાને ઉતરે જ, અને ના ઉતરે ઉતારે જ છૂટકો. આટલી બધી મહેનત કેમ કરે? આર્મી મહેનત નહી કરતા હૈ. આર્મ કે મેન ઇઝ નોટ ડુઇંગ એની વર્ક બાય ધી ગ્રેસ ઓફ ગોડ ઓન્લી પીપલ ધેટ ડુ ધી વર્ક. કે જે માણસ માણસ કે જે મહેનત નથી કરતો, ભગવાન ની કૃપા થી બધું આગળ ચાલે છે. હા, કઈ કોઈ હેતુ માટે આ બધું કરવામાં આવે છે? પૈસા કમાને કે લીએ જીતના વો દેને કા ઉતના મિલ જાતા હૈ, જેટલા એને આપવા હોય છે એટલા મળી રહે છે. પછી જયારે ઓછા આપે ત્યારે પછી એને ગારો ભરવી પડે ને? કઈ ફરક નહીં કે મને પથ્થર આપશે અમે વિકરાગ છે એટલે સ્વીકારતા નથી. સ્વીકારતા હે? સ્વીકારતા સ્વીકારે છે એમ કે છે. નહીં, ધન્ના ભગત હતા, એવરી ડે વોઝ ગોઈંગ ટુ ધ ટેમ્પલ ઇઝ થ્રો ધ સ્ટોન. લોકોએ જાણ્યા છે તે એક ભગવાન છે, અને બીજું લોકોએ જાણ્યા નથી એવા એક ભગવાન છે, બે ભગવાન છે. તે એક ભગવાન છે તે સ્વીકારે છે, અને બીજા જે જાણ્યા નથી એ ભગવાન છે સ્વીકારતા નથી. કોઈનું વિતરાગ છે. વિતરાગ છે એટલે શું? કે તમે ગાર ભરો તો રિટર્ન વિથ થેન્ક્સ, શું કહે, અને ફૂલ નાખે તો રિટર્ન વિથ થેન્ક્સ. એક ગાર મોકલે, એક ગાર મોકલે 100 ગણી એને ગાળો મળે, ચલો ફૂલ એક મોકલે તેને 100 ગણા ફૂલ મળે. રિટર્ન વિથ થેન્ક્સ એ ભગવાન નો કાયદો, રિટર્ન વિથ થેન્ક્સ છે. અને 100 ગણો થઈને એટલે ગાળો આપીએ તો ગાળો આપજો, અને ફૂલ ચડાવે ફૂલ ચડાવજો. એક લૌકિક ભગવાન છે તે સ્વીકારે છે, અને ખરા સાચા યથાર્થ ભગવાન છે સ્વીકારતા નથી. તમારે યથાર્થ ની વાત જાણવી છે કે લૌકિક ની વાત જાણવી? ખુલાસો તો જવાબ દેતો આપડે નહી, ખરેખર ભગવાન જ છો, પણ હજુ એ સ્ટેજ માં આવી નથી. પણ પડવો બી સીધે દાડે છે તે પૂર્ણ ચંદ્ર હોતો નથી. લોકોને દેખાય નહી, તે પોતે પૂર્ણ. લોકોને બીજ દેખાય, સીજ દેખાય, સ્વત દેખાય, સમજાય ને? એવું લોકોને દેખાય નહીં. સાચી વાત. અમારા ક્વેશ્ચન હે, અમારા શાસ્ત્ર મેં પોતે ભગવાન જ છો? નહીં નહીં, ભગવાન ના ગુણ ઉત્પન્ન થયા. એક પ્રશ્ન છે, એમનો એક પ્રશ્ન છે. હા હા, પ્રશ્ન અમારા શાસ્ત્ર મેં બોલતે હે, જબ ઈ આદમી મર જાતા હે ઓર જિસને અચ્છે કામ કિયે હોતે હે વો તો સ્વર્ગ મેં જાતા હે ઓર જિસને બુરે કામ કિયે હોતે હે વો નર્ક મેં જાતા હે. और आत्मा तो शुद्ध है, ठीक है. अभी कौन सा चीज है जो नरक में जाता है और कौन सा चीज है वो स्वर्ग में जाता है? आत्मा तो अमर है. कौन कौन बोले आत्मा? आत्मा अहंकार जाए, અહંકાર નર્ક ભોગવે છે. આત્મા મેં તો અહંકાર હોતા નહીં હૈ. નહીં આ ખરાબ ખરાબ જે મિટતી હૈ ઉસકો તો જલા ડાલતે. એવું છે. અહીંયા આગળ અહીંયા ખરાબ કરતો નથી, અહીં પાપ કરતો નથી. આત્મા પાપ કરતો નથી. જે પાપ કરે છે તે જ છે તે નર્કમાં જાય છે. જે પુણ્ય કરે છે તે જ સ્વર્ગમાં જાય છે. અહંકાર કરે છે, ઇગોઇઝમ કરે છે. પાપ કોણ કરતા હૈ? ઇગોઇઝમ ને બોડી કરતી હૈ કે આત્મા કરતી હૈ? આત્મા જ કરતા હૈ. હે? બોડી કરતી હૈ નહીં. હે? બોડી કરતી હૈ નહીં. ઠીક છે. તો શરીર કરે છે? શરીર નહીં, ઇગોઇઝમ કરતા હૈ. દેટ ઇઝ ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ બ્રેઇન, ગ્રેવિટી. હા, દેટ ઇઝ સેમ. વન ઓફ ધ ઇગો. Ego will not be it. It is a combination of all the body and all the parts of the body. They combine their naam se che, tumhara naam se che. Bahut naam hai hamare. Abhi ek naam to abhi Narendra hai abhi aaj kal to. Theek hai. Narendra, Narendra. Ha, hu Narendra chu. E egoism kevay. Ane e egoism bhogve che. E paape e kare che, punnye e kare che. Atma kashu karto nathi. Atma to realize karvo joye. આત્માનું રિયલાઇઝ થયું નથી, ઇગોઇઝમ ઉભો થયો. ઇગોઇઝમ એટલે પોતે જ્યાં નથી ત્યાં આરોપ કરવો. પોતાના ક્ષેત્રમાં હોય તો ક્ષેત્ર જ છે, ભગવાન છે. અને પોતાના ક્ષેત્રમાં નથી અને હું છું તે નરેન્દ્ર છું, એ બધું આવું કલ્પિત કરવી, એ છે તે બધું ઇગોઇઝમ છે. સમજમાં આવે આપને? આપ ખરેખર કોણ છો જાણતા નથી. આપ તો નરેન્દ્ર છો એમ કહો છો, એ તો તમારું નામ છે. નરેન્દ્ર તમારું નામ છે. જગત બોલ ને એને બંધ કરવા માંગે છે. બોલ બંધ કરવા માંગે છે. બોલ બંધ કરવા જાય. હે? કે આપણા આત્મા નથી તમે. એ સાયન્ટિફિક રસ્તો છે. ૧૭/૪/૧૯૭૭ બિહાર. ચાર પ્રકારની અર્થાતા એનું બીજી અર્થાતા ના હોય. એમને નાગમ ખરે છે, એને ચિંતા નથી. ઊંઘવા જતા લોકો ધમકી ઊંઘવાય ના રહે એની અચાતા થાય. આહાર ભય ચાર પ્રકાર ને મસ્તાની માં જીવ માત્ર માં રાગદેશ નો સ્વભાવ જો રાગદેશ નો એને પ્રથકણ કરે તો શું હોય? મહી ક્રોધ માન માયા ને લોભ ચાર હોય રાગદેશ ના. એને પ્રથકણ કરે તો ભાઈ બે શું હોય? પછી ઉને માટે હાથવા માટે ક્રોધ કર્યા કરે અને લોભ કઈક લઈ આવું કઈક લેવું આ બાબત એનો લોભ હોય જોયું ને. એ લોભ કરવા જતા જો શેકાણું ના પડે કપટ હું કરી નાખે. એ દેવ લોકો શું કરે? આપણું આ વિજ્ઞાન કેવું છે, ત્વતા રહિત છે, ત્વતો નથી એટલે આપણને અડતું નથી, છે ખરું પણ વ્યવહાર નું છે. શું છે ખરેખર રહ્યા નહી, ત્વતો ગયો એટલે બધું ગયું. મસ્તાની તો કરી પણ મસ્તાની માં પાછા ક્રોધ માન માયા લોભ ને બહુ ત્રાસ, ત્રાસ દુઃખ બહુ થાય, ખબર પડે ને એ કસાયેલું દુઃખ છે. વિષયોમાં મસ્તાની છે. શું છે? કસાયેલું દુઃખ છે, ભારે દુઃખ છે. આપડા એ તો વિષય ના દુઃખ છે ને કસાય ના દુઃખ છે, બે દુઃખ. અને જાનવર ના તો બહુ કસાય નું દુઃખ નહીં, કસાય સમજ પડે ને, એ તો ભાગી જાય. પેલો એ કારણ જોરદાર દેખે ભાગી જાય. આપડે અહીંયા આગળ ભૂતાની પેટ ઉભું રહેવું નહીં, જો ને ભૂતો ઉભો રહ્યા છે ને, હા ખોઈ નાખશે તાર રહે છે. રાત બધું હાથમાં જ લગામ જશે તાર રહે છે. કેટલાક દાડા રાત પદ બોલાવો, એક હિન્દી પદ બોલાવો. આ તો હવે નથી જાણતા પાણી ચાદી કરે ના કરે, લકડી ને ભારી તારે લાવવી પડશે અને પાણી ની મટકી તારે લાવવી પડશે. હું તો બુરખામાં રહીશ કે આ બે કબૂલ કરાય છે, લકડી કી ભારી કબૂલ તકે કબૂલ, પાણી કી મટકી કબૂલ તકે કબૂલ. જો અત્યારે કઈ લકડી ની ભારી નહીં લાવવાની, પાણી ની મટકી નથી, કશો ત્રાસ નથી, તારા લોકો પ્રમાદમાં પડ્યા છે. દાદા નામ દે એટલે પ્રમાદ બંધ થઈ ગયો. તમે ઘેર હોય દાદા નામ દે એટલે પ્રમાદ બંધ થઈ ગયો. હું તો છો ને ઊંઘ આવે તો આવે બંધ રહે છે, ચિંતા કરવી નહીં. ઊંઘ આવે તો ચિંતા ના કરે, એને એ પ્રમાદ ના કરે. આપણો માર્ગ જુદો છે, આપણો માર્ગ સમજણ નો માર્ગ છે. શું છે? સમજણ નો માર્ગ છે. પર પરિણામ તે આપણા હાથમાં નથી, સ્વપરિણામ આપણા હાથમાં છે. પર ઊંઘ એ પર પરિણામ છે. શું છે? પર પરિણામ છે. એટલે આપણે બી ડખો શું કરીએ? આપણે આપણા પરિણામમાં ડખો આપણે કામ કર્યા છે. બીજી ઊંઘ બૂંઘ નો એ પર પરિણામ છે, એ આપણા સત્તા ની વાત નથી. તારથી કરી આમ ચૂંટી ખણી, આમ આપણી જાતે એવી ચૂંટી ખણી, નહીં તો અખણી રાખી, નહીં તો અખણી રાખી. મારી આધી મૂંઘ ના આવી છે. નિંદ્રા કઈ કે આત્માર્થે જાગે? આ દેહાર છે તો આખું જગત જાગી રહ્યું છે. કના હારું દેહાર છે. હવે આપડે ત્યાંથી મુંબઈ થી અહીંયા અંદર આવવું હોય જપામાં, ત્યાં આગળ પેલા પૂછે કે તમે મુંબઈ ના છો કે બારગામ ના છો? બારગામ વાળા પહેવા દેતા હોય, મુંબઈ વાળા ના પહેવા દેતા હોય, તો આપણે ત્યાં વિવેક રાખવો પડે કે ના રાખવો પડે? કારણ કે આત્માર્થે છે. આપણે વેપાર નથી કરવા આવ્યા, તેને ફરવા માટે નથી આવ્યા, દેહ ને માટે નથી આવ્યા. તેને માટે આવ્યા છે એકાંત ખોલવા માટે, આત્મા માટે એકાંત ને બધા લાભ લેવા માટે, સત્સંગ નો લાભ લેવા માટે આવ્યા છે. એટલે તો વિવેક થી એમ કેવું પડે કે અમે ગામડે થી આવ્યા છે ભાઈ. આત્માર્થી આ ખરી હકીકત એ છે. આત્માર્થી વિવેક રાખવો જોઈએ. આત્માર્થ જ્યાં થતો હોય ત્યાં વિવેક રાખીને તે કામ કરી લેવું. શું કહ્યું? આત્માર્થ ભાઈ ત્યાં પકડ નહીં રાખવી. જગત નું સત્ય અને જૂઠું એ વ્યવહારિક સત્ય છે. શું છે? વ્યવહારિક સામાજિક સત્ય છે. આમાં કશું લેવા દેવા આમાં કશું લેવા દેવા નથી. આત્માર્થે તમે જે જે કરો એટલું જ તમારું, બીજું બધું પારખું. શું આપણે બધા ખાઈએ છીએ તે શાના માટે? આત્માર્થે માટે ખોરાક હોવો જોઈએ. જો ખાઈએ નહીં તો મન કુદાકુદ કરે, અસાતાવી નહીં થાય, એટલે આત્મામાં રહેવાય નહીં. એટલે આપણે મહી નાખી દેવો લોચો. તેના માટે આત્માર્થે ભોજન તેને શું કહ્યું? દેહાર્થે અનશન, એને અસન કે છે ભગવાન, એ જ ખાધું કે છે તે. આ વાત જુદી છે. આત્માર્થ માટે જ બધું હોવું જોઈએ. આપણે આત્મા પ્રાપ્ત થયા બધો આત્માર્થ થયો ને પછી આવે. કઈ વાત નહીં કરો ને ભાઈ, જુઓ જુઓ મેં શું આવ્યું, કઈ કશું આવ્યું નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી દેહાધ્યાસ છૂટી ગયો. દેહાધ્યાસ છૂટે તે કૃપાળુદેવ શ્રીમદ રામચંદ્ર લખ્યું કે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો એ ધર્મ નો મર્મ. એ ધર્મ થી મોક્ષ છે, તું છું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાર સ્વરૂપ. સમજે ને? એટલે દેહાધ્યાસ છૂટી ગયો છે. હવે આ પ્રભુદાસ છે, વ્યવસ્થિત તાબામાં છે, વ્યવસ્થિત જેમ કે એમ કર્યા કરે. આખો બધો વ્યવહાર પરાશ્રિત છે. શું છે? આખો બધો વ્યવહાર, તદ્દન વ્યવહાર બધો પરાશ્રિત છે. ત્યાં લોકો છે તે પરાશ્રિત માં બધે જાતે કરવા માંડી પડ્યા. શું થયું છે? પરાશ્રિત આપણે અહીંથી બોલ નાખીએ, આમ બોલ ઊંચેથી નાખીએ તો પછી નીચે પડી જાય, ફરી પાછું કૂદે. શું કહે છે? કૂદે. શું કહે છે? કૂદે. નીચે પડ્યા પછી આપણે નીચે નાખ્યો પણ ફરી પાછું કૂદે. શું કરવા? આપણે નીચે નાખવા માટે નાખ્યો પણ પાછો પોતે કૂદ્યો, પરિણામ માં ગયો. શું થયું? એટલે પરિણામ ને લોકો એને બંધ કરવા માંગે છે. પરિણામ તો એની મેરેજ બંધ થઈ જાય, એ બધું જોવાનું જ નહીં. પરિણામ તો એની મેરેજ બંધ થાય. 2 ફૂટ ઊંચે નાખ્યો હોય તો બીજે ફેરે 1.5 ફૂટ ઊંચો ઉતરે, અને 2 ફૂટ ઊંચે નાખ્યો હોય તો બીજા ફેરે આટલો ઉછેરે. પણ એ ઉતરીને બધું લાગે પડી જશે. સમજ પડે ને? એક અવતારમાં બધા કર્મો ખલાસ થઈ જશે. ત્યાં ના આવ્યા ભાદરથી વાળાને કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઉભી થાય ખરી? પર પરિણામમાં જવાથી કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઉભી થાય ખરી? બધી એ તો મૂંઝવણ જ છે ને, એમાં જવાનું જ નહીં. પરિણામ માં જવાનું જ નહીં. સમજ પડે ને? પરિણામ ને જોવાનો, શું થાય છે તે. સમજ પડે ને? આપણે બોલ હાથમાં છૂટી ગયો પછી એમાં શું થયા કરે છે જોયા કરવાનું. એ આપણા હાથમાં બંધ કરવાની સત્તા નથી. પછી આપણે એમ કહીએ કે બોલ નીચે નાખ્યો છે તો કુદરત શું કરાય, એવું ના ચાલે. સમજ પડે ને? એ પરિણામ છે. એ જ્ઞાની પુરુષે જોઈ ન હોય કે અમે શું શું પરિણામ છે. લોકો બોલ ને હમો કરવા જાય છે ને, હું આ ફરી નવું નાખીશ નહીં. શું કહે છે? ફરી બોલ ના નાખીશ, તને ના ગમતો હોય બોલ ના નાખીશ, એટલું જ કહેવા માંગે છે. પરિણામમાં ડખો હાથ આગળ ગાલવી નહીં. શું? આપણા સ્વપરિણામમાં રહેવું, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ બધું રિયાઝ કરવું. ના હોય તો બધું આખો દાડો એ થાય તો પછી દાદા દાદા કર્યા કરવું. પૂરેપૂરી જાગૃતિ રાખવી પડે. મમતા દાદા દાદા કરીએ ચાલે જાય, દાદા રૂપ થઈ જવાય. સમજ પડે ને? એક અવતાર બાકી છે. આ કેટલા અવતાર બાકી જોયે છે? તમારે 60 અવતાર જોયે છે કે 1 અવતાર? આપણે જ્ઞાતા દ્રષ્ટા જોવું ને જાણવું, અને સાથે એમ પણ કહીએ છીએ કે આત્માની અનેક શક્તિઓ છે, અનંત શક્તિઓ છે. તો એ જોવું ને જાણવું એમાં જ એની આ શક્તિઓ વપરાય છે? ના, બધું બધી બહુ રીતે શક્તિ વપરાય છે. તો પછી જ્ઞાતા દ્રષ્ટા એટલું જ આપણે કેમ કહીએ છીએ? મૂળ વસ્તુ છે એ આવી જાય ને એટલે બધી શક્તિ ઉત્પન્ન થઈ જાય. એમાં જોઈન્ટ કરીએ આપણે, આ બાજુ નીચે ઉતરી જાય છીએ તો એમાં જોઈન્ટ કરીએ એટલે પેલી બધી શક્તિ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય. પ્રાપ્ત થાય બરોબર, પણ એ જ્ઞાતા દ્રષ્ટા એટલો પછી રહેતો નથી ને, બીજું પણ એને કરવું પડે છે. એનો અર્થ થયો બીજું શું કરવું પડે? જ્ઞાતા દ્રષ્ટા સિવાય જો શક્તિઓ એની મેળે ઉત્પન્ન થતી હોય તો એ કરતા રૂપે થયું ને. પણ બીજી શક્તિ આપણે જોઈતી જ નથી ને, આપણે આનંદ એકલો જ જોઈએ છે. જીવ માત્ર શું ખોળે છે? આનંદ ખોળે છે. તે આનંદ પાસે કેવો ટેમ્પરરી નહીં ચાલે કે છે, અમારે સનાતન આનંદ જોઈએ, પરમાનન્ટ જોઈએ. તો આનંદ જ્ઞાતા દ્રષ્ટા જેટલા પ્રમાણમાં રહે એટલા પ્રમાણમાં આનંદ ઉત્પન્ન થાય. ધીમે ધીમે ધીમે જ્ઞાતા દ્રષ્ટા નિરંતર રહી શકશે ને. એટલે બીજી શક્તિ ઘણી પાર વગરની છે. આ આત્માની ઊંધી શક્તિ છે, આ જગત ઉભું થઈ ગયું. ઊંધી શક્તિ, ઊંધી શક્તિ છે. હા, વિભાવિક શક્તિ છે, આ જગત ઉભું થઈ ગયું છે. આવડું મોટું, આ કેવડું મોટું જગત ઉભું થયું. પણ પાર વગરની શક્તિ હશે, પણ એ બધી ઊંધી વપરાય તો જ નકામું જાય. આપણે સુખ જોઈએ છીએ, શું છે? હા, ઊંધી ન વપરાય. ઊંધી વપરાય તો જુદી વાત છે, પણ સીધી રીતે વપરાય તો એ સીધી રીતે જ્ઞાતા દ્રષ્ટામાં જ વપરાય કે બીજી રીતે વપરાતી હશે? સીધી રીતે જ્ઞાતા દ્રષ્ટામાં જ વપરાય, બીજી કઈ નહીં વપરાવી. એને કારણ ક્રિયાકારી ધર્મ નથી. કોઈ પણ કરવાનો એનો ધર્મ આત્મામાં છે નહીં. તો પછી શક્તિનો કેવી રીતે વ્યય, કેવી કરતા જો ન થાય તો શક્તિનો વ્યય કેવી રીતે થાય? હા, એમ નહીં, શક્તિ કહેવાનો ભાવ છે આનંદ શક્તિનો. આ બધું જગત ઉભું થઈ ગયું છે, આ ઝાડ પાન બધું, આ બધા એક આત્મામાં અવરી શક્તિ છે ઉત્પન્ન થયું છે આપણું. બરોબર, આ આનંદ શક્તિ જુઓ તો ખરા, બધી બહાર દેખાય છે કેટલી બધી. અને પોતાને જો સનાતન સુખ જોઈએ તો આ અજ્ઞાતા દ્રષ્ટામાં આવી જાઓ. એ બધા સિદ્ધ ભગવાનો છે, તે બધું જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ, નિરંતર તેમાં જ રહ્યા કરે. પોતાનું અનંત સુખ, એક સેકન્ડનું સુખ તે અહીં પડે તો જગતના લોકોને વરદાળા સુધી સુખ રહ્યા કરે, એટલું બધું સુખ એમની પાસે છે. એટલે એનો અર્થ એ થયો કે આ જે બધી અનંત શક્તિઓ છે તે પોતે પોતાના સ્વભાવમાં રહેવા માટે, જે નિર્લેપ રાખવા માટે, આનંદમાં રહેવા માટે આ બધી આનંદ શક્તિઓ છે. ઊંધી વપરાય તો આમે કરી નાખે, છતી વપરાય તો પાર વગરનો આનંદ રહે, કોઈ જાતનો દખો ના થાય. તો શક્તિ પરમાત્મા શક્તિ છે અને આ શક્તિ છે. આ જો આ ઊંધી વાપરે ને તો કઈનું કઈ કરી નાખે. નહીં દાદા, ઊંધી વાપરવાની જ વાત હું કરતો નથી, હું સીધી વાપરવાની જ વાત કરું છું. પણ એ ફક્ત જ્ઞાતા દ્રષ્ટામાં જ શક્તિઓ વપરાય, બીજી રીતે શક્તિઓ ન વપરાય. બીજી બધી શક્તિઓ અનિમય હોય જ, પણ આપણે શેને માટે જોઈએ? આપણે તો સુખ જ જોઈએ છે, બરોબર છે? જીવ માત્ર સુખને ખોળે છે, બરોબર. એ સુખને માટે આ બધી ભંગફોડ કર્યા કરે છે. એ સુખ આમાં સંસારમાં સુખ, કલ્પિત સુખ મળે છે. એ સુખ નાશવંત છે. કેવું છે? નાશવંત, અંતવાળું છે. અને અંતે પાછું દુઃખાયનું ગુરુ છે. એ દુઃખે નાશવંત છે, કલ્પિત છે. અને સુખે કલ્પિત છે, સાચું સુખ નથી. અને સાચું સુખ એક સેકન્ડ પણ આવે તો પછી કાયમનું જોઈન્ટ થઈ જાય. સનાતન સુખ તે આત્મા પ્રાપ્ત થયા પછી પોતાની શક્તિઓ બધી પ્રગટ થાય. તે અનંત શક્તિ આ ચલો આપણે કહ્યું છે ને કે વિઘ્નો અને મોક્ષ, સંસારમાં વિઘ્નો અનેક અનંત પ્રકારના હોવાથી અનંત શક્તિ વાળું છે. વિઘ્નો કાઢી શકે બધા, સમજ પડે ને? હા, એ જ કહું છું ને, વિઘ્નોને જો કાઢી શકે એમ વાત જો આપણે કરીએ, હા, તો જ્ઞાતા દ્રષ્ટા એટલું જ રહે તો બીજું કરવાનું રહે થાય છે ને. કશું જ કરવાનું નથી, એટલું જ કરવાનું છે, સમજણ કરવાનું એટલું જ. પણ બધા વિઘ્નોને કાઢે, તમામ પ્રકારના. એ તો છે, એનો અર્થ એ થયો કે જ્ઞાતા દ્રષ્ટા રહો, બીજું એની વિશે ઓટોમેટિક બધું નીકળી જશે. એનો અર્થ એ થાય મેરેજ નીકળી જાય એને. મેરેજ જય છૂટકો, જય સચિદાનંદ. આપણે જે ખાઈએ છીએ કાયમ નું સુખ તે મળી જાય, એટલે આપણે શું કરશું? કોઈનું દબાણ નહીં, કોઈની પરવસ્તા નહીં. આપણે જે ખાઈએ છીએ, જીવો ખોળે છે, આ જ ખોળે છે. શું ખોળે છે? કાયમ નું સુખ, તે સુખ પછી દુઃખ ના આવે. દાદા એ હું સમજો, પણ હજુ મને બરોબર સમજાતું એ નથી કે અનંત શક્તિ આત્મામાં છે, અનંત શક્તિ છે જેનો કઈ પાર જ નથી એવી શક્તિઓ છે, અને આપણે એમ કહીએ કે એને જ્ઞાતા દ્રષ્ટામાં જ રહેવાનું છે, તો એ શક્તિઓનો જ્ઞાતા દ્રષ્ટામાં જ ઉપયોગ રહે, બાકીમાં ન રહે, એ મને હજુ બરોબર સમજાતું. અનંત શક્તિઓ કહેવાનો ભાવાર્થ શું છે કે આ જગત ઉભું થઈ ગયું તે એની આવરી શક્તિ થી બરોબર. હવે હવરી શક્તિ એટલી બધી છે કે ગમે એવા જગતમાં વિઘ્નો નાશ થાય, નહી તો ના થાય, બીજો કોઈ ઉપાય નથી. જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નો નાશ થઈ જાય. શું વાક્ય બોલો ને ફરી? મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. આ વિઘ્નો બધા નાશ કરી નાખે, જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યો કે વિઘ્નો બધા નાશ થઈ જાય. મર્યાદિત હોય ને મર્યાદિત હોય ને વિઘ્નો, હા બધું મર્યાદિત, હા એટલે નાશ થઈ જાય અનંત શક્તિ પાસે. પણ આત્માની શક્તિ અનંત છે, વિઘ્નો બધા ગમે એટલો છે તોડી નાખશે. બોલ કુદાડ્યો, બોલ કુદાડ્યો. દાદા એ ચેતવ ચેતવ કરે, પણ એ પૂર્વકર્મ ના ઉદય નું ફળ હોય કે વર્તમાન નું ફળ હોય? ના, ચેતવનારું પોતાનું છે, આત્મ પરિણામ છે. આત્મ પરિણામ એ સ્વભાવ પરિણામ છે. એનું નામ પુરુષાર્થ છે. શું છે એનું નામ? પુરુષાર્થ. આપણે તેમાં રહીએ એટલે ચેત્યા વગર રહે જ નહીં કે આ બધું અહીં માર ખાશે, આમ છે તેમ છે, બધું ચેતે. સ્વભાવ પરિણામ, સ્વભાવ પરિણામ થી મોક્ષ, અને વિભાવ પરિણામ થી સંસાર. સ્વભાવ પરિણામ થી મોક્ષ અને વિભાવ પરિણામ થી સંસાર. દાદા જાય છે, જય શ્રી આરતી માં આવજો. સંપૂર્ણ એ તો ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય, ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. આ ચેતે છે ને તે વખતે ખરું જ્ઞાતા દ્રષ્ટા પણ ચેતે ચેતે કરે છે. પેલું ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય, ઇન્દ્રિયો થી અમુક બધું દેખાય. તો એટલે મય ચેતન છે, ચેતવે એમાં બધું બહુ દેખાય. ચેતવણી જુદી જ પ્રકારની હોય છે, ચેતવ ચેતવ કર્યા કરે. હમણાં પર પરિણામ માં બેઠા તર ચેતવે, પર પરિણામ, પર પરિણામ ક્ષણે ક્ષણે ચેતે ચેતે કર્યા કરે. તેમાં ચેતવનારો કોણ? ચેતવનારો પોતે, ચેતનારો પોતે. શું કહ્યું? ચેતક પોતે, પોતે ને પોતે જ બધું. આ પણ દાદા જે વખતે એની આત્મ દશામાં બેઠેલો ચારે બને પરિણામ, બીજી દશામાં જ ના કહેવાય, બીજી દશા જ ના કહેવાય. અને વખત જ ચેતવે નહીં તો છે તે પોતે પ્રતિમાં અને લક્ષમાં રહી શકે છે. શું છે? હા, એ બે તો રહી શકે છે. ચેતવે તારા અનુભવમાં લાવે, ચેતવે તારે બધું હિતકારી જ છે આપણને. પ્રતિ થવી અને લક્ષ થવું એ બે એક જ સરખા અલગ અલગ છે. જુદા જુદા, જુદા જુદા. લક્ષ અનુભવ સહિત હોય પ્રતિ તો તાર જ છે, નિરંતર નો તાર. અને તેથી આપણે લક્ષ ચૂકી ગયા હોય તો લક્ષ પછી થોડી વાર પછી આવી જાય, પ્રતિ છે એટલે આવે, પ્રતિ છે એટલે લક્ષ આવે. લક્ષ ચુકાવડાવે કોણ? કે સંસાર ના અંતરાયો બધા, અંતરાય બધા આવે કે તને લુસ લક્ષ નહીં રહે. એનો અર્થ એ થયો ને કે પ્રતિ એ કરંટ, લક્ષ એ લાઈટ. હા, તે પ્રતિથી કરંટ કરંટ જેવો છે નિરંતર નો. હા, અને લક્ષ એ લાઈટ લાઈટ થાય. લક્ષ્ય જયારે ચુકાય ત્યારે આપણી ભૂલ સમજવી કે અંતરાય સમજવા? ભૂલ તો એવું છે ને, અંતરાય આયા એ આપડા ઉભા કરેલા છે, બધી ભૂલો આપણી જ કહેવાય છે. અંતરાય કેમ આયા? હવે એ અંતરાય ધીમે ધીમે ઓછા થઈ જશે, એટલે ભૂલો ખેદ કરવા જેવું નથી. જય સચિદાનંદ. ગુણ જ નથી ને આત્મા ને અફસોસ નો ગુણ નથી. પછી ખેદ કરો કે ના કરો, જાગૃતિ વધારે રાખવી જરા. બધા તો વ્યવહાર થી કરે એટલું જ બહુ થઈ ગયું. બધું પ્રતિક્રમણ ના થાય પછી આખો દાડો કામકાજ બધા જાત જાત માં હોય. ચાલો એક પદ બોલાવો. એટલે આ ગમતું ગમવું અને ના ગમવું બધું મનના પરિણામ છે, પર પરિણામ છે, આત્માના પરિણામ નથી. તો ગમવું એ ગમવું મનના પરિણામ છે, આત્માના પરિણામ નથી. આ પરાયા પરિણામ પોતાનો કરી લીધેલો, મેં કર્યું એવું શું તેનો આ ફળ આવ્યો છે. પારકો પરિણામ ને પોતે મેં હું કરું છું એવું ભાન થવાથી આ બધું ઉભું થયું છે. બધું વ્યવસ્થિત તાબામાં છે ને પોતે આપણે માથે લઈએ, મેં કર્યું આ મેં આ કર્યું. પછી અવળું થાય ત્યાં કે ભગવાને કર્યું. અવળું થાય ત્યાં લોકો એવું કે ને જાતે એવું નાખે મેં કર્યું અવળું એવું નાખે. જો કહેવત છે ને ગુજરાતીમાં, આપણામાં કહેવત છે ગુજરાતી મફતમાં નથી આવતા, મેં આવું તેવું બધું આમ કર્યું ને સરકારને આવું છેતરી એવું બધું બોલે શું. અને પછી ખોટ જાય ને તો આપડે કઈ કેમ ખોટ ખાધી? કે એ તો ભાઈ મારા ગ્રહો હતા થયા, નહી તો મારે ઘેર એક ભાઈ આવી છે છોકરાની બહુ, તે મોર પગી છે ત્યાંથી અમારી દશા બેઠી છે. હવે કેટલા બધા પાપ બંધાય આવું બધું બોલવાથી, કેટલા પાપ બંધાય. પેલો મોક્ષ થયો, શું થયો? સંસાર ની ચિંતા મટી એટલે પેલો મોક્ષ થયો. બીજો મોક્ષ બધો આવે, પેલો નો જે હિસાબ છે ચૂકાઈ ગયો, બીજો મોક્ષ આયલો નિકાલ થઈ ગયા સંભાવે કે બીજો મોક્ષ. બે વખત મોક્ષ થાય એટલે પૂરી પૂર્ણ હતી. દાદા ભગવાન ના દર્શન કરવાનો ભાવ થયો એ ભાવ સ્વભાવ માં આવે ખરો? સ્વભાવ માં લાગવાનો પરિણામ છે, સ્વભાવ એ પરિણામ છે, પર પરિણામ પણ સ્વભાવ માં લાગવાનો પરિણામ છે. સમજ ને? એટલે હિતકારી છે, એ હિતકારી કહેવાય. કેટલા રૂપિયા લે છે અહિયાં? તો ખ્યાલ નથી મને એવું કે શું લે છે. રૂપિયા 2 રૂપિયા લેતા હશે. બધા મન ના પરિણામ આપવાનો વિભાવ પરિણામ થયો એટલે કે પોતાના સુખ થી ખસો પરાશ્રિત થઈ જાય. શું થાય? પરાશ્રિત થવું, પરવસતા જવું પડે. અને સભા કેટલી પ્રકારની ભય ભય ચિંતાઓ ઉપાધિઓ મોડા બજાર દિવેલ ફૂટી દો મોડા દેખાય છે. કેટલો ભય લાગ્યા કરે. ઇન્કમ ટેક્સ નો કાગળ છે તે આમાં આવતા ઇન્કમ ટેક્સ વાળા માણસ ને દેખે ત્યાંથી જ કંટાળ કે આ પાસે ક્યાં હું ખોટું કરે તત જ ભય લાગે છે. ખોટું કરે ને ક્યાં જ ભય પેસી જાય છે કે નોટિસ આવશે તો હા નોટિસ આવશે તો વોરંટ આવશે તો હા કેટલા બધા ભય પે એટલે કઈ નહીં તો કોર્ટમાં વિટનેસ દેવાની આવી છે પડશે તો આવા કઈ પ્રોબ્લેમ તો ખોટું કરવા વાળા થાય છે. એક જયારે ઇન્કમ ટેક્સ વાળા ને ઇન્કમ ટેક્સ નો ભાઈ આવતો હતો ને તે એક જયારે મનમાં બગડતો હતો કે આ પાછો આવ્યો કે છે આ કઈ ભૂત આવ્યું તારે. પછી મેં એને પૂછ્યું ધીમે રહીને મેં કેમ આમ કે ઇન્કમ ટેક્સ કઈનું કઈ લફડું લાવ્યો છે પાછું કેવું અને ત્યાં કાગળ ફોડ્યો ત્યારે મેં રિફંડ આવ્યું છું. અગર તમને કેટલા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે છે અને પછી પોતે જ બંધાય છે વ્યવસ્થિત માં જે હશે તે આવે પણ એને જ આપણે શુદ્ધાત્મા ને જોવો સમજ ને એને આપણે શા માટે એ કરીએ. એ કાગળ આવે છે તે વિતરાક છે અને પોસ્ટમેન આવે છે તે લગ્ન ની કંકોત્રી આપી જાય કોણ ને આપી જાય વિતરાક છે બિચારા એ તો નોકરી કરે છે એને શું લેવા દેવા છે. ત્યારે ખોટું કરવાળાને બધો ખ્યાલ આવી જાય છે તો એ ખોટું કેમ કરે છે. ખોટું કેમ કરે છે પરિણામ છે પરિણામ ઉત્પન્ન થયું પરિણામ. આપણે આ ભૂલ આપેલો બોલ અહીંથી નાખીએ તો આપણે કહીએ કે એથી આગો ના જઈ જાય નાખ્યો તો પડી જજે સગના પછી એને પર પરિણામ માં જાય ખબર ને. એટલે જેવા ભાવથી કર્યો છે રે 60 ફૂટ ઊંચા નાખ્યો છે તો પર પરિણામ 2 ફૂટ નો આવશે અને 10 ફૂટથી ઊંચા નાખ્યો છે પર પરિણામ 8 ફૂટ આવશે. એ પર પરિણામ એને મારે બંધ થઈ જવાનો છે. આપણે જો ફરી એમાં હાથ નીકાળીએ તો બંધ જ થઈ જવાનું. પણ કેવું કેમ કઈ શકાય કે પરવા પૂર્વથી ખોટું કરતા આવ્યું હોય માટે જ ખોટામાં ખેંચાય કરવામાં એવું કઈ ખરું કે એવું કઈ એવું કશું નહીં. આ બધું તાબે જ પરાશ્રિત છે એટલે પર વ્યવસ્થિત તાબે જ છે એમાં દોષ નથી. ફક્ત એને ફક્ત એટલું સમજી લેવું છે હું કોણ છું એ સમજ્યો ત્યારથી છુટકારો એકદમ. હું કોણ છું એવું સમજમાં આવ્યું ત્યારથી છુટકારો. સમજતો નથી એટલે આ બધું બંધન થયા કરે. લૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું છે. શું થયું છે? લૌકિક જ્ઞાન. અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું નથી. લોકો એ જેવું માન્યું છે એ માને છે. લોકો એ પૈસામાં સુખ માન્યું તો એ પૈસામાં સુખ માને છે. એ લૌકિક જ્ઞાન લોકસંજ્ઞા કહેવાય. લોકસંજ્ઞા થી લોકો આગળ જવાય નહીં. જ્ઞાની પુરુષ ની સંજ્ઞા થી બોક્ષે જવાય. એટલે ધ્રુવ કોટો જ્ઞાની પુરુષ નું રાખવો. પેલો ધ્રુવ કોટો તો ઉદય રસ્તે લઈ જાય એવો છે. સિદ્ધાર્થમાં તો બરોબર લક્ષ રહે છે બરોબર હોય તો આગળ વધારે. શ્રમિક માર્ગ માં વ્યવહાર જેટલો કરે એટલું નિશ્ચય પાછળ ઉત્પન્ન થાય. અને આક્રમ વિજ્ઞાન છે એટલે નિશ્ચય પહેલો થાય ને પછી વ્યવહાર ઊંચું લઈ રહે. આક્રમ છે. શું છે? નિશ્ચય પહેલા પહેલો નિશ્ચય થઈ જાય નિર્ણય થઈ જાય અને પછી વ્યવહાર ઉચકી લે. જ્ઞાની પુરુષ સમજણ પડે એ રીતે વ્યવહાર ને ઉચકી લે. નહીં તો પેલો તો પાર જ નથી આવે એવો. 1000 પગે ત્યાં ચડીએ તારો ફરક મળ્યો આડો પેલો કેન્ટીન છે ચાલો એ પાછું 2000 ઉતારી પાડે મળ્યો. હાથમાં હાઈ તો હાઈ હોના ચાહીએ નહીં હાથ હોય તો નહીં હોના ચાહીએ. આપકા હાથ મેં કોણ ક્યાં ક્યાં ચીજ હે હમકો બતાઈએ. અપને હાથ મેં સિર્ફ મરણ નહીં હૈ બાકી સબ ચીજ હૈ લેકિન વો ભી કિસી કી કૃપા સે મિલતી હૈ વો ચીજે. કિસકી કૃપા સે? વો તો અનંત જિસે કહેતે અપન જો દેખતે ને ઓર માનતે હૈ કિ એક શક્તિ હૈ વો વો કૃપા હૈ. અપના હાથ મેં ક્યા ચીજ હૈ? ઇધર આપ આયા તો આપકી હાથ કી બાત થી હમકો મિલા તો આપકી હાથ કી બાત હૈ. મેરે હાથ કી બાત નહીં થી લેકિન મુજે કોઈ શક્તિ ખીંચ લાઈ જિસકી વજહ સે મેં આપકે પાસ આયા હું. મેરે હાથ કી બાત નહીં મુજે કોઈ શક્તિ ખીંચ લાઈ જિસકે વજહ મેં આયા. બસ વહી શક્તિ કો પહચાન કરના ચાહીએ. કોણ સી શક્તિ હે અપને અપને કોણ હે એ શક્તિ કોણ સી હે વો સબ પહેચાન કે નથી વો તો મહારાજ ઉસકો અપન ભગવાન કહેતે હે ઓર ઉસકો પૂછતે હે જો શક્તિ દિખતી નહીં અપને કો જે જો શક્તિ દિખતી નહીં ઉસકો અપન ભગવાન કહેતે ઓર ઉસકો પૂછતે હે સબ લોગ બોલતા હે કે ઇસકો ભગવાન બોલતા હે મગર વો લૌકિક ભગવાન હે સચ્ચા ભગવાન વો નહીં હે લૌકિક લોક લોક માનતા હે એસા એક ભગવાન હે સમજ ગયા ને શક્તિ કો ભગવાન માનતા હે ભગવાન એસા નહીં હે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ કરેક્ટ ઉપર હૈ વો ચલાતા હૈ વો સબ ભગવાન નહીં ચલાતા હૈ ભગવાન એસા કામ હી નહીં કરતા હૈ ઇસકા ધંધા ભી એસા નહીં હૈ ભગવાન વો શક્તિ ચલાતી હૈ તમારા ઇસકા અર્થ યે હોગા કે અપને અંદર જો આત્મા હૈ ઉસકો હમ ભગવાન કહે એનો અર્થ એવો કે આપણા અંદર જે આત્મા છે એને ભગવાન કેવો કોઈ ભગવાન નહીં દુસરા કોઈ ભગવાન હૈ નહીં મગર ઉસકા પહેચાન હોના ચાહીએ ઉસકો ભી ખોજતે લેકિન અગર ખોજ અગર બરાબર હી નિકલી લેકિન ઉસકો અપન ચાહતે હર દિન મેં ઉસકા મનન કરતે ગણન કરતે ફિર ભી આદમી કે સબ જો કોઈ પ્રોબ્લેમ્સ હૈ વો સોલ્વ નહીં હોતે એક આદમી ગરીબ હૈ દુસરા અમીર હો જાતા એસા ક્યું હૈ એમ કે છે શું છે ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ क्या है दी वर्ल्ड इज दी पजल इट सेल्फ भगवान ने पजल नहीं किया है इट सेल्फ पजल हो गया है तो इसकी पैदाश किसने की अनी पैदाश कौन है करी कोई भी एक स्वरूप देता है कोई आदमी और औरत रहता है किसको बच्चे नहीं होते और किसको बहुत हो जाते हैं જો કોઈ જો ભગવાન ને પેદા ક્યા હોતા તો ઉસકી જિમ્મેદારી વર્લ્ડ કી જિમ્મેદારી ઇનકી હૈ વો તો બોલતા હૈ કે હમ જિમ્મેદાર નહીં ઉસને ક્યા હી નહીં સબ લોગ દુખી હૈ અભી તો ભગવાન કો પકડતા હૈ કે ભઈ તુમને ક્યું દુખી કર દિયા તક હમને નહીં બનાયા હૈ સબ હમને બનાયા નહીં હમ તો દેખતે હૈ ક્યા રહે ચલ રહે હૈ ફિર ઉસકા યે ગણન ઔર પ્રાર્થના કિસ લિયે કરના ચાહીએ ફિર તો પછી ભગવાન ની પ્રાર્થના અને એનું ભજન એ શા માટે કરવું જોઈએ ભગવાન ની પ્રાર્થના તો આપણે છૂટને કો યે યે જી વો ઇસમે આ ગયા વો પઝલ મે આ ગયા તો ઇસમે છૂટને કે લિયે કરને કા લેકિન છૂટતે નહીં ના વો કરકે ભી હમકો છોડાઈએ વો કરકે ભી છૂટતે નહીં એ કરીએ તો છૂટાતું નથી ને નહીં છૂટાયગા નહીં છૂટતા ભગવાન કા પહેચાન ચાહીએ પહેચાન નહીં હૈ ને તુમ બરોબર પહેચાનતા નહીં ને તુમકો મૂર્તિ કો બોલતા હૈ ભગવાન ગરીબ ઉપર વાળા બોલતા હૈ ભગવાન વો ભગવાન નહીં સચ્ચા ભગવાન કો કરેંગે સમજ ગયા ને સચ્ચા ભગવાન કી બંદગી કરેંગે છૂટ જાયેગા લેકિન વો મૂર્તિ પૂજા ક્યું હોતી કે આદમી કી જો શ્રદ્ધા હૈ ઉસકો પાવન કરને કે લિયે મૂર્તિ પૂજા ઇસલિયે કરતે કે આદમી કી જો શ્રદ્ધા હૈ ઉસકો પાવન કરને કે લિયે વો ઠીક બાત હૈ વો પહેલા ફર્સ્ટ સ્ટેપ હૈ વો ખોટા નહીં હૈ સમજ ગયા નહીં મગર ભગવાન સચ્ચા પહેચાન કે વો મૂર્તિ કા બાત પરોક્ષ ભક્તિ બોલા જતા હૈ ક્યા બોલા જતા હૈ પરોક્ષ પરોક્ષ ઓર ભગવાન કો પહેચાન કે લિયે પ્રત્યક્ષ ભક્તિ ચાહીએ એ છૂટને કે લિયે વો પઝલ મેં સે છૂટને કે લિયે પ્રત્યક્ષ ભક્તિ ચાહીએ પ્રત્યક્ષ ભક્તિ ક્યા હૈ પ્રત્યક્ષ ભક્તિ જ્ઞાની પુરુષ અપના આત્મા કો રિયલાઇઝ કરા દેવે તભી પ્રત્યક્ષ ભક્તિ અને અંતરાત્મા કી ખોજ જૈસે બોલતે અપને અંદર જો હૈ ઉસકી ખોજ वो ज्ञानी पुरुष करा सकता है अपने खुद नहीं कर सकता है जो तरण तारण हुआ है जो तरा है वही तरा तारेंगे समझ गए नहीं लेकिन ज्ञानी पुरुष तो हर एक आदमी हो नहीं सकता हाँ तो ज्ञानी पुरुष कोई दफे होता है समझ गए नहीं तो उसको हम भगवान कहें हमारे यहाँ है जो ज्ञानी पुरुष हो गए और उसने अंतरात्मा की खोज की तो उसको हम भगवान कहें और बाकी जो है वो कुछ नहीं है इसका मतलब यही हुआ ठीक है जी બરાબર એ કે છે એનો અર્થ એવો થયો કે જે જ્ઞાની પુરુષ છે જેને પોતાના અંતરાત્માની ખોજ કરી છે એ ભગવાન છે અને બીજા બધા કશું જ નથી નહીં વો વો વો મોક્ષ ને પ્રાપ્ત કિયા હે જ્ઞાની પુરુષ ને દૂસરે કો મોક્ષ પ્રાપ્ત કરાતા હે સમજ ગયા ને વો ઇસમે સે છુટકારા કરાતા હે સબકો એ પઝલ મે સે ખુદ ખુદ ખુદ છુટા હો ગયા યાની માર્ગ દિખાતા હે માર્ગ દેખાતા એટલે માર્ગ દેખાડે છે માર્ગ દેખાડે નહીં સબ કુછ કરતા હૈ વો આપને માર્ગ દેખાડે તો તો બોલ બોલા પડેગા આગે આગે જાકે એ રાસ્તે સે જાઓ કર સબ કર કરતા હૈ સબ અપને કો સબ પાપ જલાતે દેતે કે ઓર આત્મા પ્રાપ્ત કરા દેતા હૈ પ્રત્યક્ષ ભક્તિ કરા દેતા હૈ સમજે ને તો તુમ આઓ એક દફે અચ્છા તો મહારાજ મેં આપકો એક જ્ઞાની પુરુષ મહારાજ સમજકર મેં આપકે પાસ આવ્યો ઓર મેરે પ્રોબ્લેમ થઈ કુછ વો આપ જાનતી હૈ આપકે અંતરાત્મા સે તો મુજે એસે રાસ્તે પે લાઈએ કે જેસે મેં સુધર જાઉં મેં જીસ ડિફિકલ્ટી મેં હું વો મેરે સોલ્વ હો જાય યે મેં બોલતા નહીં કે મેરી ક્યા ડિફિકલ્ટી છે દરેક મનુષ્ય જન્મ લે છે એનું કર્તવ્ય શું છે આ ઝાડ હોય છે તેનું શું કર્તવ્ય હોય છે દાદા હિન્દી માં હિન્દી માં ઝાડ ઝાડ હોતા ને સબ ઝાડ વો છાવ દેને કા હા તો ઉસકા ક્યા કર્તવ્ય હૈ દૂસરો કો છાવ દેને કા તો નહીં વો અપને ખુદ ખુદ સે પાણી પીતા હૈ જમીન માં સે હા ઓર ફળ દૂસરે કો દેતા હૈ ખાના પીના અપના મિલ જાય ઉતના કરના બાકી કા જો હૈ વો સબ દિયા હૈ ઇસકા બદલા મિલતા હૈ તો સબ સુખ દેને કા તૈયારી હો કહો તો ફિર તુમકો ભી સુખ મિલ જાયેગા આખા દિન આપ સમજા ગયા ને ઇતના ઘર સમજને કા દૂસરા કોઈ સમજને કા નહીં સબકો સુખ દેના ચીએ હા એ બરોબર હૈ કિસી કિસી કો દુઃખ નહીં કરના અભી અભી દુઃખ આવે તો સમજ જાના કે આગે પીછે કા કોઈ અપના એ હૈ ઉસકા દુઃખ આયા હૈ મગર અભી તો સુખ દેના હૈ અભી સુખ કા વ્યાપાર કરના સુખ હૈ દેને કા દૂસરે કા મનુષ્ય જન્મ કો પીછે જન્મ કા